શ્રીમદ દેવી ભાગવત સ્કંદ દસમો અધ્યાય દસ અગિયાર બાર તેર વ્યવસ્થિત સાવરણી દક્ષ સાવરણી મેરુ સાવરણી સૂર્ય સાવરણી ઇન્દ્ર સાવરણી રુદ્ર સાવરણી અને વિષ્ણુ સાવરણી નામના મનુઓનું વર્ણન અરુણ દાનવને વરદાન દેવોનો વિજય તથા ભ્રામરી દેવી દ્વારા તેના નિધનનું વર્ણન ભગવાન નારાયણ કહે છે. નાર મહાસમર્થ વેવસ્વત મનુ સાતમા પ્રસિદ્ધ મનુ થયા. આ મનુ શ્રાદ્ધદેવના નામથી પણ ઓળખાતા હતા. પરમાનંદને ભોગવનારા અને સર્વ રાજાઓના તેઓ માન્ય હતા. પરમ પૂજ્ય ભગવતીની કૃપા તથા તપસ્યાના પ્રભાવથી તેમને મન્વંતરના અધિપતિ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આઠમા મનુ સાવરણી નામથી પૃથ્વી પર પ્રગટ થયા હતા. તેમણે પૂર્વ જન્મમાં દેવીની આરાધના કરીને વરદાન દ્વારા આ જન્મમાં મન્વંતરનું આધિપત્ય પ્રાપ્ત કર્યું હતું. સર્વ રાજાઓ તેમનો આદર કરતા હતા. તેઓ અપાર પરાક્રમી વિદ્વાન અને ભગવતી જગદંબાના પરમ ઉપાસક હતા. સાવરણી મનુ પૂર્વજન્મમાં સુરથ રાજા હતા. તે પ્રસંગ કહેતા ભગવાન નારાયણે સુરથની કથા સુરથ સુમેધા સંવાદ મધુ કૈટફ વધ મહિષાસુર તથા શુંભ નિશુંભ વધની કથાઓ કહી અને અંતમાં કહ્યું કે સુરથ રાજા આ જન્મમાં સાવરણી મનુ થયા હતા. ભગવાન નારાયણ કહે છે. નારદ હવે બાકીના મનુઓની કથા સાંભળો. વેવસ્વત મનુના છ પુત્ર હતા. કરુષ, પ્રસદ, પ્રસદ્ર, નાભાગ, દિષ્ટ, સરિયાતી અને ત્રિશંકુ. બધા જ મહાન પરાક્રમી અને સાત્વિક બુદ્ધિવાળા હતા. એ છએ પુત્રોએ યમુનાના પાવન કિનારે જઈને ભગવતીની ઉપાસના કરી. તેમણે ભોજનનો ત્યાગ કરી શ્વાસને નિયંત્રિત કર્યો. બધાએ માટીમાંથી દેવીની અલગ અલગ મૂર્તિઓ બનાવી આદરપૂર્વક પૂજા કરી. ત્યાર પછી તેમણે અત્યંત કઠોર તપસ્યાનો આરંભ કર્યો. શરૂઆતમાં સૂકા પાંદડાનો આહાર લેતા હતા. પછી વાયુ, જળ, ધુમાડો અને સૂર્ય કિરણોના આહાર પર ક્રમશઃ રહીને કઠોર તપ કરવા લાગ્યા. આ પ્રમાણે ખૂબ જ ભક્તિ સાથે હંમેશા ભગવતીની આરાધનામાં તત્પર રહેનારા તે મહાનુભાવોના તપના ફળ સ્વરૂપ તેમને સંપૂર્ણ મોહનો નાશ કરનારી નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થઈ. તે મનુપુત્રો એકમાત્ર દેવીના જ ચરણોનું ચિંતન કરતા હતા. શુદ્ધ બુદ્ધિના પ્રભાવથી તેમને અખિલ જગતનો પોતાના આત્મામાં જ સાક્ષાત્કાર થવા લાગ્યો. એક આશ્ચર્ય જેવું હતું. તેમને તપ કરતા 12 વર્ષ થયા ત્યારે હજારો સૂર્ય જેવી કાંતિવાળા દેવેશ્વરી પ્રગટ થયા. તે પુણ્યાત્મા છ રાજકુમારોએ દેવીના સાક્ષાત દર્શન કર્યા અને ભક્તિપૂર્વક સકામ ભાવે ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. રાજકુમારોએ કહ્યું, મહેશ્વરી, આપ સર્વના સ્વામીની અને કરુણાના પરમ આશ્રય છો, આપનો જય થાઓ. દેવી, વાણી બીજ પ્રતિપાદિતા આપનું જ નામ છે. ક્લિમ રૂપ શરીરવાળા દેવી, આપ ક્લિમ બીજની ઉપાસનાથી અપાર પ્રેમ આપો છો. હે મહામાયા, આપ કામેશ્વરના મનને પ્રસન્ન કરવાવાળા તથા પરમ પ્રભુને સંતુષ્ટ કરવાવાળા નિપુણ છો. આપની આરાધનાથી અપાર હર્ષ અને મહાન સામ્રાજ્ય પ્રાપ્ત થઈ જાય છે. હે ભોગોને વધારનારા, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આપના જ રૂપો છે. આ પ્રમાણે મનુપુત્રોએ સ્તુતિ કરવાથી ભગવતીએ પ્રસન્ન થઈને તેમના પ્રતિ કલ્યાણકારી વચનો કહ્યા. દેવીએ કહ્યું, કઠોર તપ કરનારા રાજકુમારો, તમે મોટા મહાત્મા પુરુષ થયા છો. મારી ઉપાસનાથી તમારા સર્વ પાપ ધોવાઈ ગયા છે. તમને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે તમારી જે અભિલાષાઓ હોય તે વરદાન રૂપે મારી પાસે માગી લો. હું અત્યંત પ્રસન્ન છું. મારા દ્વારા તમારા સર્વ મનોરથો પૂરા થઈ જશે. રાજપુત્રોએ કહ્યું, અમને નિષ્કંટક રાજ્ય, દીર્ઘજીવી સંતાન, અસંખલિત ભોગો, યશ, તેજ અને બુદ્ધિ તથા સર્વ વિષયોમાં અસંખલિતપણું આપવાની કૃપા કરો. આજ અમારી પ્રાર્થના છે. શ્રીદેવી બોલ્યા, બહુ સરસ, એવું જ થશે. તમારા બધાના મનમાં જે જે કામનાઓ છે તે બધી પૂરી થશે. તમે બધા મનવંતરોના સ્વામી થશો. તમને દીર્ઘજીવી સંતાન થશે અને તમને અનેક પ્રકારના ભોગ પ્રાપ્ત થશે. તમારા બળનો કોઈ પ્રતિકાર કરી શકશે નહીં. ઐશ્વર્ય, યશ, તેજ અને વિભૂતિઓ પૂર્ણ રૂપે તમારી સાથે રહેશે. રાજકુમારો, તમે બધા ક્રમશઃ મનવંતરોના સ્વામી બનશો. ભગવાન નારાયણ બોલ્યા, નારદ, રાજકુમારોએ ભક્તિપૂર્વક ભગવતી ભ્રામરીની સ્તુતિ કરી હતી. તેમના પર પ્રસન્ન થઈને જગદંબાએ તેમને વરદાન આપ્યું અને ત્યાર પછી તે અંતર્ધ્યાન થઈ ગયા. તેમની કૃપાથી તે મહાન તેજસ્વી રાજકુમારોએ શ્રેષ્ઠ રાજ્ય સુખ અને પૃથ્વીના વિપુલ ભોગો ભોગવ્યા. તેમને ઉત્તમ સંતાનો પ્રાપ્ત થયા અને તે પણ પોતાની કુળ પરંપરા સ્થાપિત કરીને મનવંતરોના અધિપતિ બન્યા. તે જ બીજા જન્મમાં ક્રમશઃ સાવરણી મનુ કહેવાયા. તેમાં પ્રથમ રાજકુમારનું નામ દક્ષ સાવરણી હતું. તે નવમા મનુ કહેવાયા. ભગવતીની કૃપાથી તેમને અવ્યાહત બળ પ્રાપ્ત હતું. બીજા પુત્ર મેરુ સાવરણી, જે દસમા મનુ કહેવાયા. મહાદેવીની કૃપાથી મનવંતર પર્યંત તેમણે રાજ્ય કર્યું. ત્રીજા રાજકુમાર સૂર્ય સાવરણી નામથી પ્રખ્યાત થયા. પોતાની તપસ્યાથી અત્યંત ગૌરવવંત મહાન ઉત્સાહી 11મા મનુપદે આવ્યા. ચોથા ઇન્દ્ર સાવરણી થયા, જે 12મા મનુ કહેવાયા. દેવીની આરાધનાના પ્રભાવથી તેમને પણ મનવંતરનું રાજ્ય ભોગવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. પાંચમા રાજકુમાર રુદ્ર સાવરણી નામથી પ્રસિદ્ધ થયા. પ્રસિદ્ધ થઈને 13મા મનુ થયા. પૃથ્વીનું શાસન કરતા તે મહાન બળવાન અને પરાક્રમી રાજા થયા. છઠ્ઠા રાજકુમારનું નામ વિષ્ણુ સાવરણી હતું અને તે 14મા મનુ કહેવાયા. ભગવતીના વરદાનથી તે જગતમાં પ્રસિદ્ધ રાજા થયા. આ 14 મનુઓ મહાન તેજસ્વી અને અપાર બળશાળી હતા. આ બધા મનુઓ ભગવતી ભ્રામરીના મત્ય ઉપાસક હતા. ભગવતી ભ્રામરીની કૃપાથી તેઓ જગતમાં પૂજ્ય, પ્રતાપી અને આદરણીય થયા. નારદજીએ પૂછ્યું, હે બુદ્ધિમાન, તે ભ્રામરી દેવી કોણ છે? તે કઈ રીતે પ્રગટ થયા અને તેમનું સ્વરૂપ કેવું છે? ભગવાન, શોકને નાશ કરનારું આ અદભુત ઉપાખ્યાન કહેવાની કૃપા કરો. ભગવતીની કથા અમૃત તુલ્ય છે. ભગવાન નારાયણ કહે છે, નારદ સાંભળો, હવે હું અચિંત્ય અને અવ્યક્ત રૂપિણી ભગવતી જગન્માયાની મોક્ષપ્રદ અદ્ભુત લીલાનું વર્ણન કરું છું. ભગવતી શ્રીદેવીના જે જે ચરિત્ર છે તે બધા કોઈ ને કોઈ રીતે જગતના કલ્યાણ માટે જ હોય છે. તે કરુણામયી દેવીના કાર્ય એવા હિતકર હોય છે જેવા માતાના તેના સંતાન માટે હોય. પૂર્વકાળની વાત છે. અરુણ નામનો એક મહાન પરાક્રમી દૈત્ય હતો. દેવતાઓનો દ્વેષ કરનાર તે દાનવ પાતાળમાં રહેતો હતો. તેના મનમાં દેવતાઓને જીતવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. તે હિમાલય પર જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપ કરવા લાગ્યો. તેણે એકાગ્ર મન કરીને શ્વાસની ગતિ રોકીને સૂકા પાંદડા ખાઈને તામસિક કામનાઓની પૂર્તિ માટે તપ કર્યું. આ રીતે તેણે 10,000 વર્ષો સુધી તપ કર્યું. ત્યાર પછી 10,000 વર્ષ માત્ર વાયુનો આહાર કરી વિતાવ્યા. ત્યાર પછી 10,000 વર્ષ બિલકુલ નિરાહાર રહી તપ કર્યું. આવી કઠોર તપસ્યા કરવાથી તેના શરીરમાંથી પ્રચંડ અગ્નિ નીકળ્યું, જે સમસ્ત જગતને બાળવા લાગ્યું. આ સમયે મહાન આશ્ચર્યજનક ઘટના બની ગઈ. આ શું છે, આ શું છે એમ કહેતા દેવતાઓ ધ્રુજી ઉઠ્યા. સર્વ પ્રાણીઓના હૃદયમાં આતંક છવાઈ ગયો. બધા દેવતાઓ બ્રહ્માજીની શરણમાં ગયા અને તેમને આ ઘટનાની જાણ કરી. દેવતાની વાત સાંભળીને ચતુર્મુખ બ્રહ્માજી ગાયત્રી દેવીને સાથે લઈને હંસ પર બેસી પ્રસન્નતાપૂર્વક અરુણ પાસે ગયા. તે સમયે અરુણના શરીરની હજારો નાળીઓથી જોડાયેલો માત્ર પ્રાણ રહ્યો હતો. તેનું પેટ સુકાઈ ગયું હતું, તેના બધા અંગો ક્ષીણ થઈ ગયા હતા. તે આંખો બંધ કરી ધ્યાનમાં લીન હતો. તપના તેજથી તે પ્રચંડ અગ્નિ જેવો તેજસ્વી લાગતો હતો. બ્રહ્માજીએ તેને કહ્યું, વત્સ, તારા મનમાં જે કામના હોય તે માગી લે. બ્રહ્માજીની અમૃત જેવી વાણી સાંભળીને તેના મનને સંતોષ થયો. તેણે આંખો ખોલી ત્યારે તેને તેની સામે બ્રહ્માજીના દર્શન થયા. ચારે વેદોથી સંપન્ન બ્રહ્માજી ગાયત્રી દેવીની સાથે હંસ પર બિરાજેલા હતા. તેમના હાથમાં અક્ષમાળા અને કમંડળ હતું. તેઓ સનાતન બ્રહ્મનો જપ કરી રહ્યા હતા. તેમને જોઈને અરુણ ઉભો થઈ ગયો. તેણે બ્રહ્માજીના ચરણોમાં મસ્તક નમાવ્યું તથા અનેક પ્રકારના સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ કરી અને પછી તેની બુદ્ધિમાં દ્રઢ થયેલા વરદાનની યાચના કરી. તેની ઈચ્છા હતી કે હું ક્યારેય મરું નહીં. અરુણની વાત સાંભળીને બ્રહ્માજીએ આદરપૂર્વક તેને સમજાવ્યું, સંસારમાં જન્મ લેનારનું મૃત્યુ થશે જ આ સિદ્ધાંત છે. તેથી તું બીજું કોઈ વરદાન માગ જે હું તને આપી શકું. બ્રહ્માજીની વાત સાંભળીને અરુણે ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું, પ્રભુ, સારું, તો હવે તમે મને એવું વરદાન આપવાની કૃપા કરો કે હું ન યુદ્ધમાં મરું, ન કોઈ શાસ્ત્રથી મરું, ન કોઈ સ્ત્રી અથવા પુરુષથી મરું, અને ન મને બે પગવાળા કે ચાર પગવાળા પ્રાણી મારી શકે. સાથે સાથે આપ મને એવું અપાર બળ આપો જેનાથી હું બધા દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી શકું. અરુણની વાત સાંભળીને બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. આ રીતે વરદાન આપીને બ્રહ્માજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી અરુણ દૈત્ય પાતાળના બધા દૈત્યોને બોલાવી લીધા. બધા અસુરો આવીને બળાભિમાની અરુણ દૈત્યના આજ્ઞાકારી બની ગયા. પછી તેણે યુદ્ધ કરવાના ઈરાદાથી પોતાનો દૂત અમરાવતી મોકલ્યો. તે સમયે દૂતની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર ભયથી ધ્રુજવા લાગ્યા. બધા દેવતાઓ રાક્ષસોનો વધ કરવાનું વિચારતા હતા. ત્યાં તો દૈત્યરાજ અરુણ પોતાની દાનવી સેના સાથે સ્વર્ગમાં પહોંચી ગયો. દેવતાઓ સાથે યુદ્ધ થયું અને સહજ રીતે તેણે દેવતાઓને પરાજિત કર્યા. નારદ, તેણે તપના પ્રભાવથી અનેક રૂપ બનાવ્યા અને સૂર્ય ચંદ્ર યમ તથા અગ્નિના સર્વ અધિકારો પોતાના હાથમાં લઈને પોતે શાસન કરવા લાગ્યો. પોતપોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ બધા દેવતાઓ રાંક બનીને કૈલાસ પર ગયા અને બધાએ ભગવાન શંકરને પોતાના વિતક કથા કહી. શંકર ભગવાન વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું, કારણ કે બ્રહ્માજી આ અસુરને વરદાન આપ્યું છે. તેથી આ દાનવ યુદ્ધમાં કે અસ્ત્ર શસ્ત્રથી, સ્ત્રી પુરુષ બે પગવાળા કે ચાર પગવાળા કે કોઈ પણથી તે મરાશે નહીં. બધા જ આર્ત બનીને ચિંતા કરવા લાગ્યા, પરંતુ કોઈને પણ કોઈ ઉપાય સૂજ્યો નહીં. બરાબર તે જ સમયે આકાશવાણી થઈ, દેવતાઓ, તમે બધા ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરો, તે જ તમારું કાર્ય સિદ્ધ કરશે. જો દાનવરાજ અરુણ ગાયત્રી જપ છોડી દે તો યોગ્ય પરિસ્થિતિ ઊભી થઈ શકે. સંતોષ આપનારી આકાશવાણી ખૂબ મોટા અવાજે થઈ હતી. આ દિવ્ય આકાશવાણી સાંભળીને દેવતાઓએ તેમના ગુરુદેવ બૃહસ્પતિજીને બોલાવ્યા. ઇન્દ્રે બૃહસ્પતિની પ્રાર્થના કરી, ગુરુદેવ, આપ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે દાનવરાજ અરુણ પાસે જાઓ અને જે કોઈ ઉપાય તે ગાયત્રી જપ છોડી દે તેવો પ્રયત્ન કરો. અમે બધા ભગવતી પરમેશ્વરીની ઉપાસના કરીએ છીએ, તે દેવી પણ પ્રસન્ન થઈને આપની સહાયતા કરશે. બૃહસ્પતિના પ્રમાણે કહીને બધા દેવતાઓ ભગવતી જાંબુ નંદેશ્વરીની પાસે જવા તૈયાર થઈ ગયા. તેમનો ઉદ્દેશ હતો કે પરમ સુંદરી દેવી દૈત્યના ભયથી ગભરાયેલા દેવતાઓની રક્ષા કરે. તેમણે ત્યાં જઈને એકાગ્ર ચિતે માયા બીજના જપ સાથે તપ કરવાનો પ્રારંભ કર્યો. તેઓ તન અને મનથી દેવી યજ્ઞમાં તત્પર બન્યા. બીજી બાજુ બૃહસ્પતિજી પણ અરુણ દૈત્ય પાસે ગયા. ઘેર પધારેલા મુનિવરને દૈત્યરાજે પૂછ્યું, મુનિવર તમે ક્યાંથી ક્યાં આવી ગયા? તમારું આવવાનું શું પ્રયોજન છે? તુરંત કહો, હું તમારો પક્ષપાતી તો છું નહીં, ઉલટાની તમારા પ્રતિ મારી શત્રુતા છે. દાનવરાજ અરુણની વાત સાંભળીને મુનિવર બૃહસ્પતિએ તેમને કહ્યું, દાનવેન્દ્ર, અમે જે દેવીની ઉપાસના કરીએ છીએ તમે પણ હંમેશા તેમની જ ઉપાસના કરો છો, તેથી તમે પણ અમારા પક્ષપાતી થઈ જ ગયા. પછી કઈ રીતે કહો છો કે હું તમારો પક્ષપાતી નથી? બૃહસ્પતિની આ વાત સાંભળીને તથા દેવ માયાથી મોહિત થઈને અભિમાનમાં આવીને તેણે કહ્યું, સારું તો હવેથી હું ગાયત્રીની ઉપાસના નહીં કરું. આ પ્રમાણે તે દૈત્ય ગાયત્રી મંત્રથી વંચિત થઈ ગયો. ગાયત્રી જપનો ત્યાગ કરતા જ તે નિસ્તેજ થઈ ગયો. આ પ્રમાણે પોતાનું કાર્ય સફળ કરીને બૃહસ્પતિજી ત્યાંથી અમરાવતી પાછા આવ્યા. આ જાણીને દેવતાઓને ખૂબ આનંદ થયો. દેવતાઓ ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. મુનિ, આ પ્રમાણે ઘણા સમય બાદ કોઈ એક શુભ અવસરે જગતનું કલ્યાણ કરનારા ભગવતી જગદંબા પ્રગટ થયા. તેમના શ્રી વિગ્રહમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ નીકળી રહ્યો હતો. અનેક કામદેવો જેવા તે સુંદર અદ્ભુત વિલેપનવાળા બે દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા, ગળામાં સુંદર માળાથી શોભતા, સર્વ અંગોમાં દિવ્ય અલંકારો ધારણ કરેલા હતા. તેમની મુઠ્ઠી અદ્ભુત ભમરાઓથી ભરેલી હતી. તે કરુણામય દેવી પરમ શાંત વરદાન તથા અભય મુદ્રા ધારણ કરેલા, ભ્રમરો યુક્ત પુષ્પમાળાથી શોભતા, ચારે બાજુ અસંખ્ય ભમરાઓથી ઘેરાયેલા હતા. ભમરાઓ હિમ શબ્દનું ગાન કરતા હતા અને દેવી તે ગાનનું અનુમોદન કરતા હતા. તેમની બાજુમાં પણ અસંખ્ય ભમરાઓ હતા. વેદોક્ત સર્વ ગુણોથી તે દેવી સંપન્ન હતા. તે સર્વ સ્વરૂપ, સર્વમય, સર્વમંગલરૂપ, સર્વને જાણતા, સર્વના માતા, સર્વરૂપ, સર્વના ઈશ્વરી તથા કલ્યાણ સ્વરૂપ હતા. તે દેવીના દર્શન કરીને અસુરથી પરાજિત દેવતાઓ, બ્રહ્માદિ મુખ્ય દેવતાઓની સાથે પ્રસન્નતાપૂર્વક તે વેદ પ્રતિપાદિતા ભગવતી શિવાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનારા ભગવતી મહાવિદ્યા આપને નમસ્કાર હો. કમળની પાંખડી જેવા નેત્રોથી સુશોભિત દેવી, આપ સંપૂર્ણ જગતને ધારણ કરો છો, આપને વારંવાર નમસ્કાર હો. હે વિશ્વ તેજસ, પ્રાજ્ઞ, વિરાટ તથા સૂત્રાત્મા રૂપ આપને નમસ્કાર હો. વ્યાકૃત રૂપે અને કુટસ્થ રૂપે શોભાયમાન દેવી, તમને વારંવાર નમસ્કાર હો. હે દુર્ગા, આપ જ્યોતિ સ્વરૂપિણી અને નિર્મળ ભક્તિથી ભક્તોને પ્રાપ્ય છો, આપને અમારા નમસ્કાર હો. નીલ સરસ્વતી, ઉગ્ર તારા અને મહોગ્રા નામક દેવી, આપને નિરંતર વારંવાર નમસ્કાર હો. ત્રિપુર સુંદરી નામથી પ્રસિદ્ધ દેવી, આપને નમસ્કાર હો. હે પીત વસ્ત્રો ધારણ કરનારા, આપને નમસ્કાર હો. ભૈરવી, માતંગી અને દેવી ઘુમાવતીને વારંવાર નમસ્કાર હો. હે ક્ષીરસાગરની કન્યા, આપને નમસ્કાર હો. હે શિવા, આપને નમસ્કાર હો. હે રક્તદંતિકા, આપને નમસ્કાર હો. ભગવતી શિવા, આપે શુંભ નિશુંભનો વધ કર્યો છે, આપે વૃતાસુર અને ધૂમ્ર લોચનને હણ્યો છે, આપ ચંડ મુંડનો સૈન્ય સાથે નાશ કરનારા, ગંગા, શારદા અને વિજયા નામથી પ્રસિદ્ધ, આપને નમસ્કાર હો. દયા સ્વરૂપિણી દેવી, પૃથ્વી અને તેજ રૂપ આપને નમસ્કાર હો. પ્રાણ રૂપા, મહારૂપા અને ભૂત રૂપા આપ દેવીને નમસ્કાર હો. વિશ્વમૂર્તિ, દયામૂર્તિ, ધર્મમૂર્તિ આપને વારંવાર નમસ્કાર હો. દેવતા, જ્યોતિ અને જ્ઞાનમય વિગ્રહ ધારણ કરનારા, આપ દેવીને નમસ્કાર હો. માતા ગાયત્રી, વરદા, સાવિત્રી, સરસ્વતી, સ્વાહા, સ્વધા અને દક્ષિણા, આ બધા આપના નામ છે, આપને નમસ્કાર હો. બધા જ વેદ શાસ્ત્રો નેતિ નેતિ વાક્યોથી જેમનો પરિચય આપે છે તે પ્રત્યક્ષ સ્વરૂપિણી આપ પરાશક્તિ દેવીને અમે ઉપાસના કરીએ છીએ। બમરાઓથી વિંટાયેલા હોવાથી ભ્રામરી નામથી પ્રસિદ્ધ તેવા આપ ભગવતીને અમે નિત્ય અનેક અનેક પ્રણામ કરીએ છીએ। હે અંબિકા, આપના પૃષ્ઠભાગ પાર્શ્વભાગ ભાગમાં એટલે બાજુમાં અમારા નમસ્કાર હો। આપની આગળ ઉપર નીચે સર્વત્ર અમારા અનેક અનેક નમસ્કાર હો। મણિદ્વીપ પર બિરાજનારા મહાદેવી આપ અમારા પર કૃપા કરો। જગદંબિકા આપ અનંત કોટી બ્રહ્માંડોના અધીશ્વરી છો। જગત માતા આપનો જય થાવ। પરાત્પર સ્વરૂપિણી દેવી આપનો જય થાવ। કલ્યાણમય ગુણોના ભંડાર ભગવતી ભુવનેશ્વરી આપનો જય થાવ। હે પરમેશ્વરી આપ પ્રસન્ન થાવ। સંસારને ઉત્પન્ન કરનારા દેવી આપ અમારા પર કૃપા કરી પ્રસન્ન થાવ। સંસ્કૃતમાં સ્તોત્ર છે, દેવા ઉચુહુ નમો દેવી મહાવિદ્યે સૃષ્ટિ સ્થિતકારિણી નમઃ કમલ પત્રાક્ષી સર્વાધારે નમોસ્તુ તે સવિશ્વ તેજસ પ્રાગ્ન વિરાટ સૂત્રાત્મિકે નમઃ નમો વ્યાકૃત રૂપાયે કુટસ્થાયે નમો નમઃ દુર્ગે સર્ગાદિર હિતે દુષ્ટ સરોધના ધનાર ગરલે નિર્ગરલ પ્રેમ ગમ્યે ભર્ગે દેવી નમો અસ્તુ તે નમઃ શ્રી કાલિકે માર્ત નમો નીલ સરસ્વતી ઉગ્ર તારે મહોગ્રે તે નિત્યમેવ નમો નમઃ નમઃ પિતાંબરે દેવી નમઃ સ્ત્રીપુર સુંદરી નમો ભૈરવી માતંગી ધુમાવતી નમો નમઃ છિન્નમસ્તે નમઃ નમસ્તે અસ્તુ શિરસાગર કન્યકે નમઃ શાકંભરી શિવે નમસ્તે રક્તદંતિકે નિશુંભ શુંભ દલિની દલની રક્તબીજ વિનાશિની ધુમ્ર લોચન નિનાર્ષે ઋતાસુર નિર્વહણી ચંડમુંડ પ્રથમી પ્રથમથીની દાનવાંત કરે શિવે નમસ્તે વિજયે ગંગે શારદે વિકચાનને પૃથ્વી રૂપે દયા રૂપે તેજો રૂપે નમો નમઃ પ્રાણ રૂપે મહારૂપે ભૂત રૂપે નમોસ્તુ તે વિશ્વમૂર્તે દયામૂર્તે ધર્મમૂર્તે નમો નમઃ દેવમૂર્તે જ્યોતિર્મૂર્તે જ્ઞાનમૂર્તે નમોસ્તુ તે ગાયત્રી વરદે દેવી સાવિત્રી ચ સરસ્વતી નમઃ સ્વાહે સ્વધે માર્ત દક્ષિણે તે નમો નમઃ નેતિ નેતિતિ વાક્યેરા બોધત સકલાર્ગમેહિ સર્વ પ્રત્યક્ષ સ્વરૂપાં તાં ભજામહ પરદેવતાં ભ્રમરે વેષ્ટિતા યસ્માદ ભ્રામરી યા તતઃ સ્મૃતા તસ્યે દેવીએ નમો નિત્યં નિત્યમેવ નમો નમઃ નમસ્તે પાર્શ્વર્યો પુષ્ટે નમસ્તે પુરતો અંબિકે નમ ઉર્ધ્વં નમ સ્વાધ્વ સર્વત્રેવ નમો નમઃ કૃપાં કુરુ મહાદેવી મણિદ્વીપા ધીવાસિની અનંત કોટી બ્રહ્માંડ નાયિકે જગદંબિકે જય દેવી જગન્માત્ર જય દેવી પરાત્પરે જય શ્રી ભુવનેશાની જય સર્વોત્તમોત્તમે કલ્યાણ ગુણરત્ના નામા કરે ભુવનેશ્વરી પ્રસિદ્ધ પરમેશાની પ્રસિદ્ધ જગતોરણે સ્કંદ દસમો અધ્યાય તેરમો શ્લોક 87-103 ભગવાન નારાયણ કહે છે, નારદ દેવતાઓની સ્તુતિ પરમ મધુર અને પ્રેમપૂર્ણ હતી। તે સાંભળીને કોયલની જેમ મધુર બોલનારા ભગવતી જગદંબા તેમને કહેવા લાગ્યા। શ્રીદેવીએ કહ્યું, દેવતાઓ હું તમારા પર સદા પ્રસન્ન છું, વરદાન આપવું એ મારો સ્વાભાવિક ગુણ છે। તમારા સર્વ દેવતાઓના મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માગો। દેવીના વચન સાંભળીને દેવતાઓએ પોતાના દુઃખનું કારણ કહ્યું અને દૃષ્ટ દૈત્યના ચરિત્ર દ્વારા જગતને થઈ રહેલી અસહ્ય પીડાનું વર્ણન કર્યું। તેમણે કહ્યું, માતા દેવતાઓ બ્રાહ્મણો અને વેદોનું ચારે બાજુ અપમાન થઈ રહ્યું છે, તેમને અત્યંત ધક્કો લાગ્યો છે, બધા દેવતાઓ પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયા છે, ब्रह्माजी आ दानवराज अरुण ने विचित्र वरदान आपी दीधु छे। देवताओनी भयभीत वाणी सांभळीने भगवती महादेवी ब्राह्मरीए पोताना हाथमां राखेला बमराओने प्रेरित कर्या, साथे साथे पोतानी आजूबाजूमां रहेनारा तथा बीजा अनेक बमराओने उत्पन्न करीने अनेक रूपधारी बमराओने लीधे अंधकार छवाई गयो। आकाश पर्वतोना शिखरो वृक्षो ने जंगलो बधे ज बमराओ ज देखावा लाग्या। આ દ્રશ્ય અત્યંત આશ્ચર્યજનક હતું। આ બધા ભમરાઓએ તરત જઈને દૈત્યોની છાતી કોરી નાખી, જેમ મધ કાઢનારની ઉપર મધમાખીઓ તૂટી પડે તેમાં ભમરાઓ દૈત્ય પર તૂટી પડ્યા। આવા સમયે શસ્ત્રો તથા અસ્ત્રોથી રક્ષણ કરવું શક્ય ન હતું, યુદ્ધ પણ કોની સાથે કરી શકાય અને કોઈને પડકારી પણ ન શકાય। દૈત્યોને પોતાની સામે મૃત્યુ દેખાવા લાગ્યું। જે જે સ્થળે જે જે દૈત્ય જે જે રૂપમાં રહેતા હતા ત્યાં ત્યાં તે રૂપમાં તે બધા પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેઠા, પરસ્પર કોઈની સાથે કોઈ કશી વાતચીત કરી શક્યું નહીં કે કોઈને એકબીજાના કોઈ સમાચાર પણ મળ્યા નહીં। સરવારમાં જ આ બધા શક્તિશાળી દાનવો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા। આ પ્રકારે અદ્ભુત કાર્ય કરીને તે બધા ભમરાઓ દેવી પાસે આવી ગયા। અત્યંત આશ્ચર્યની વાત છે। આવું ચારે બાજુ સૌ કહેતા હતા જેની આવી અદ્ભુત માયા છે તે ભગવતી માટે ક્યું કાર્ય અશક્ય છે। ત્યાર પછી હર્ષના સાગરમાં ડૂબેલા બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓએ ભગવતી જગદંબાની ઉપાસના કરી, અનેક પ્રકારના ઉપચારો તથા જાત જાતની સામગ્રીઓથી દેવીની પૂજા કરી, જય જયકાર થયો। દેવી પર દેવતાઓની પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા આકાશમાં દુદુંબી વાગવા લાગ્યા, શ્રેષ્ઠ મુનિઓ વેદપાઠ કરવા લાગ્યા, ગંધર્વો યશોગાન કરવા લાગ્યા, મૃદંગ મરુજ વીણા ઢક્કા ડમરૂ ઘંટા અને શંખોના નાદથી ત્રિલોક ગાજી ઉઠ્યું। તે સમયે બધા દેવતાઓએ અનેક પ્રકારના સ્તોત્રોથી સ્તુતિ કરી અને બે હાથ જોડી દેવીનો જય જયકાર કર્યો અને વારંવાર કહેવા લાગ્યા, માતા ઈશાની આપનો જય હો જય હો। ત્યારે ભગવતી દેવીએ સંતુષ્ટ થઈને સર્વ દેવતાઓને અલગ અલગ વરદાન આપ્યા। દેવતાઓની પ્રાર્થનાથી પોતાની દ્રઢ ભક્તિ તેમને આપીને દેવી અંતર્ધ્યાન થઈ ગયા। નારદ, આ પ્રમાણે ભગવતી ભ્રામરીનું આ ચરિત્ર વિસ્તારપૂર્વક મેં તમને કહ્યું। આ ચરિત્રનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી મનુષ્યના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે। સાંભળવામાં આ ચરિત્ર અતિ અદ્ભુત છે। આના પ્રભાવથી મનુષ્ય સંસાર સાગરથી તરી જાય છે। આ જ રીતે બધા મનુઓનું ચરિત્ર પણ પાપોનો નાશ કરનારું છે। દેવીના મહાત્મયથી સંબંધિત આ ચરિત્ર વાંચનાર સાંભળનાર માટે કલ્યાણકારી છે। જે મનુષ્ય આ ચરિત્રનો નિત્ય પાઠ કરશે તે બધા જ પાપોથી મુક્ત થઈ ભગવતીના પરમ પદને પ્રાપ્ત થઈ જશે। અધ્યાય 10, 11, 12, 13 સમાપ્ત। શ્રીમદ દેવી ભાગવતનો 10મો સ્કંધ સમાપ્ત। બોલો શ્રી અંબે માત કી જય।